श्रीमद देवी भागवत स्कंद सातमो अध्याय 4-5 सुकन्या द्वारा च्यवन मुनि नी सेवा अश्विनी कुमारो नु आगमन तेमना द्वारा च्यवन ऋषि ने आँखों अने यौवन प्राप्ति। व्यास जी कहे छे, सरियाती राजा ना गया पछी सुकन्या पूरा भाव थी पति सेवा मां परोवाई गई। ધર્મપરાયણ તે રાજકુમારીના પ્રયત્નથી આશ્રમમાં અગ્નિ ક્યારેય બુજાતો ન હતો। તે સ્વાદિષ્ટ ફળ અને વિવિધ જાતના કંદમૂળ લાવીને મુનિને અર્પણ કરતી હતી। પતિની સેવામાં જ તેનો પૂરો સમય વ્યતીત થવા લાગ્યો। ઠંડીના દિવસોમાં તે મુનિને ગરમ પાણીથી સ્નાન કરાવતી હતી, મૃગ ચર્મ પહેરાવતી અને પવિત્ર આસન પર બેસાડતી હતી। મુનિની આગળ તલ, જવ, દર્ભ અને કમંડળ મૂકીને આદરપૂર્વક કહેતી કે મુનિવરજી, હવે આપ નિત્યકર્મ કરો। પતિદેવનું નિત્યકર્મ સમાપ્ત થઈ જતું ત્યારે રાજકુમારી તેમનો હાથ પકડીને ઊભા કરતી અને ક્યારેક આસન પર અથવા બિછાના પર તેમને બેસાડી દેતી। ત્યાર પછી પાકેલા ફળ અને સારી રીતે સિદ્ધ કરેલો સાફ કરેલો સામો લાવીને ચ્યવન મુનિને જમાડતી હતી। જ્યારે પતિદેવ ભોજન કરી તૃપ્ત થઈ જતા ત્યારે આદરપૂર્વક તેમને આચમન કરાવીને પ્રેમપૂર્વક પાન સોપારી સામે મૂકી દેતી। મુખશુદ્ધિ થયા પછી તે મુનિને સુંદર આસન પર બેસાડતી। ત્યાર પછી મુનિની આજ્ઞા લઈને પોતાની શારીરિક ક્રિયા કરીને તે માત્ર ફળાહાર જ કરતી હતી। ફળાહાર કર્યા પછી મુનિ પાસે જઈ અત્યંત નમ્રતાથી તેમને કહેતી, પ્રભુ, મારા માટે હવે શી આજ્ઞા છે? આપની સંમતિ હોય તો હું ચરણ સેવા કરું। આ પ્રમાણે સુકન્યા તેના પતિદેવ ચ્યવન મુનિની સેવામાં નિરંતર પરોવાયેલી રહેતી હતી। સાંજનું હવન સમાપ્ત થયા પછી રાજકુમારી ફરીથી સ્વાદિષ્ટ ફળ લાવીને મુનિને અર્પણ કરતી હતી। મુનિના ભોજન બાદ બચેલા ફળ તેમની આજ્ઞા લઈને તે પ્રેમપૂર્વક ખાઈ લેતી। સુંદર બિછાનો પાથરીને તેના પર ખૂબ જ પ્રેમથી મુનિને સુવડાવતી હતી। પરમ પ્રેમાળ પતિ જ્યારે સુખપૂર્વક સૈયા પર સૂઈ જતા ત્યારે સુકન્યા તેમની ચરણ સેવા કરતી હતી। તે વખતે સુકન્યા કુળવાન સ્ત્રીઓના ધર્મ વિશે મુનિને પૂછતી, ચરણ સેવા કરતી। મુનિ જ્યારે નિંદ્રાધીન થઈ જતા ત્યારે તે પણ તેમના ચરણ પાસે સૂઈ જતી। ગરમીના દિવસોમાં તે મુનિને તાડના પાનના પંખાથી શીતળ પવન નાખતી, ઠંડીના દિવસોમાં લાકડા લાવીને મુનિની આગળ સળગાવીને વારંવાર પૂછતી, મુનિવર, આપ સુખમાં તો છો ને? સુકન્યા બ્રહ્મ મુહૂર્ત પાછલી બે ઘડી રાત હોય ત્યારે ઉઠતી અને લોટો, જળ અને માટી મુનિ પાસે મૂકીને તેમને શોચ માટે ઉઠાડતી, આશ્રમથી થોડે દૂર લઈ જઈને તેમને બેસાડતી। જ્યારે મુનિ બેસી જતા ત્યારે તે ત્યાંથી દૂર જઈને તેમની પ્રતીક્ષામાં ઊભી રહેતી। સ્વામી શોચ કરી ચૂક્યા હશે એવું જાણીને મુનિની પાસે જતી અને હાથ પકડીને તેમને આશ્રમ પર લઈ આવતી, એક આસન પર તેમને બેસાડતી, જળ અને માટીથી મુનિના પગ ધોઈને તેમને કોગળા કરાવી શાસ્ત્રોક્ત વિધિથી દાંતણ તોડી લાવીને તેમની પાસે મૂકતી, શુદ્ધ જળ ગરમ કરીને સ્નાન માટે મુનિ પાસે મૂકી દેતી, સાથે સાથે ખૂબ નમ્રતાપૂર્વક પૂછતી, બ્રહ્મન, હવે શી આજ્ઞા છે? આપે દાંતણ તો કરી લીધું, હવે ગરમ પાણી તૈયાર છે, મંત્રનો ઉચ્ચાર કરતા આપ સ્નાન કરી લો, હવન અને પ્રાતઃ સંધ્યાનો આ સમય છે, આપ વિધિવત હવન કરીને દેવતાઓની ઉપાસના કરો। રાજકુમારી સુકન્યાનું અંતઃકરણ પરમ પવિત્ર હતું। તપસ્વી ચ્યવન મુનિને પતિ તરીકે સ્વીકારીને તે તપ અને નિયમોની મર્યાદાનું પાલન કરતા પ્રેમપૂર્વક નિરંતર મુનિની સેવા કરતી રહી। તેના દ્વારા અગ્નિ અને અતિથિઓની હંમેશા સેવા થતી હતી। પ્રસન્ન મુખવાળી તે રાજકુમારી ખૂબ જ હર્ષ સાથે હંમેશા ચ્યવન મુનિની સેવામાં વ્યસ્ત રહેતી હતી। આજ તેના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું। એક સમયની વાત છે, સૂર્યના બંને પુત્રો અશ્વિની કુમાર ચવન મુનિના આશ્રમ પાસે પધાર્યા. તેમણે જોયું સુકન્યા સ્નાન કરીને તેના આશ્રમ તરફ જઈ રહી છે. તેના બધા અંગો ખૂબ જ મનોહર છે. દેવકન્યા જેવી તે રાજકુમારીને જોઈને અશ્વિન કુમાર તેની પાસે ગયા અને આદરપૂર્વક તેને કહેવા લાગ્યા, વરારોહે સુંદર નિતંબવાળી. સુંદર નિતંબવતી થોડી વાર ઊભી રહે. અમે સૂર્યદેવના પુત્રો છીએ. પવિત્ર હાસ્યવાળી તને કંઈક પૂછવા માટે અમે અહીં આવ્યા છીએ. તું સાચી વાત કહેજે. સુંદર નેત્રવાળી તું કોની પુત્રી છે? તારા પતિદેવ કોણ છે? ને તું એકલી જ અહીં બગીચામાં આ જળાશયમાં સ્નાન કરવા કેમ આવી છે? કમળ લોચને તારી પ્રભા કાંતિ પરથી તું સાક્ષાત લક્ષ્મીજી જેવી લાગે છે. તેથી અમે તને ઉપરના પ્રશ્નો પૂછ્યા છે, તું જણાવવાની કૃપા કર. જ્યારે તું કોમળ પગથી આ કઠોર ભૂમિ પર ચાલે છે ત્યારે તે જોઈને અમારા હૃદયમાં અત્યંત પીડા થાય છે. તારા માટે યોગ્ય વાહન વિમાન છે, પછી તું શા માટે આ કઠોર ભૂમિ પર પગે ચાલીને ભટકી રહી છે? આ જંગલમાં ઉઘાડા પગે ફરવાનું તારું શું પ્રયોજન છે? તું રાજકુમારી અથવા અપ્સરા બંનેમાં કોણ છે? સાચું કહે, તારી માને ધન્ય છે તેના જેનાથી તું ઉત્પન્ન થઈ છે. તારા પિતાને પણ ધન્યવાદ છે. હે નિષ્પાપ, તારા પતિ કેટલા મહાન ભાગ્યશાળી છે તે તો અમે કહી જ શકતા નથી. સુંદર આંખોવાળી આ ભૂમિ દેવલોકથી પણ અત્યારે ચડિયાતી છે, કારણ કે તેને તારા ચરણ સ્પર્શથી ગૌરવ પ્રાપ્ત થઈ રહ્યું છે. એ અરણાવનો પણ ભાગ્યોદય થયો હોય એવું લાગે છે જે તને વનમાં જોઈ રહ્યા છે. આ બધા પક્ષીઓ પણ પૂરા ભાગ્યશાળી છે. તારા આવવાથી અહીંની ભૂમિ પરમ પવિત્ર બની ગઈ છે. હે સુંદર આંખોવાળી, તો અત્યંત પ્રશંસા પાત્ર છે. તારા પિતા અને પતિ કોણ છે? તારા પતિદેવ ક્યાં રહે છે? અમે આદરપૂર્વક તેમને જોવા ઈચ્છીએ છીએ. વ્યાસજી કહે છે, અશ્વિની કુમારોની આ વાત સાંભળ્યા પછી રાજકુમારી સુકન્યા અત્યંત શરમાઈને તેમને કહેવા લાગી, હું રાજા સરિયાતીની પુત્રી છું. મુનિવર ચવનજી મારા પતિદેવ છે. હું એક પતિવ્રતા સ્ત્રી છું. પિતાશ્રીએ મારી ઈચ્છાથી મને આ મુનિને સોંપી છે. દેવતાઓ, મારા પરમ તપસ્વી પતિ વૃદ્ધ અને અંધ છે. હું પ્રસન્ન ચિત્તે રાત દિવસ તેમની સેવામાં તત્પર રહું છું. આપ બંને કોણ છો અને આપ અહીં શા માટે આવ્યા છો? મારા પતિદેવ આશ્રમમાં બેઠા છે. આપ ત્યાં પધારીને તે આશ્રમને પવિત્ર કરો. રાજન, અશ્વિની કુમારોએ સુકન્યાની વાત સાંભળીને તેને કહ્યું, કલ્યાણી, તારા પિતાએ આ તપસ્વી મુનિ સાથે તારો વિવાહ કેમ કર્યો? તું તો વાદળામાં ચમકવા વાળી વીજળી જેવી આ વનમાં શોભી રહી છે. તારા જેવી સુંદર સ્ત્રી દેવતાઓને પણ દુર્લભ છે. તારે દિવ્ય વસ્ત્રો પહેરવા જોઈએ. આ વલકલ તારી સુંદરતા વધારવા અસમર્થ છે. તને તે નેત્રહીન પતિ કઈ રીતે મળી ગયો? એવું લાગે છે કે બ્રહ્માની બુદ્ધિ પણ મારી ગઈ હશે. ત્યારે જ તેમણે તને આ મુનિની પત્ની બનાવવાનું વિધાન કર્યું. સુંદરી, તું આ પતિને યોગ્ય નથી. તું રાજાની સુકુમારી કન્યા છે. તારા શરીરમાં બધા શુભ લક્ષણો અયાત વિદ્યમાન છે. દુર્ભાગ્ય વસ્તુ આ વનમાં આવી છે. વ્યાસજી કહે છે, અશ્વિની કુમારોની વાત સાંભળીને ઓછા બોલી સુકન્યાનું શરીર ક્રોધથી કાંપવા લાગ્યું. છતાં તેણે ધૈર્યપૂર્વક કહ્યું, દેવતાઓ, આપ બંને ભગવાન સૂર્યના પુત્ર છો. આપ સર્વજ્ઞ અને દેવતાઓમાં શિરોમણી છો. હું ધર્મની મર્યાદાનું પાલન કરવાવાળી એક સતી સ્ત્રી છું. મારા માટે આપને એવી કોઈ વાત કરવી જોઈએ નહીં. હે શ્રેષ્ઠ દેવતાઓ, જ્યારે મારા પિતાશ્રીએ મને આ યોગ ધર્મી મુનિને સોંપી દીધી છે ત્યારે દુરાચારી સ્ત્રીઓ જે માર્ગને અનુસરે છે તે માર્ગ પર હું કઈ રીતે પગ મૂકું? આ કશ્યપ નંદન ભુવન ભાસ્કર સૂર્યદેવ બધા પ્રાણીઓના કર્મ સાક્ષી છે. તે બધું જ જોતા રહે છે. તેથી આપના મુખેથી આવી વાત ક્યારેય નીકળવી જોઈએ નહીં. એક ઉત્તમ કુળની કન્યા તેના પતિથી વિમુખ કઈ રીતે થઈ શકે? આ મિથ્યા જગતના ધર્મના નિર્ણયને તમે જાણો જ છો, તેથી આપની ઈચ્છા હોય ત્યાં ચાલ્યા જાઓ, નહીં તો હું તમને શ્રાપ આપીશ, હું પતિવ્રતા ધર્મનું પાલન કરવા વાળી ફરિયાતી રાજાની પુત્રી સુકન્યા છું, વ્યાસજી કહે છે. સુકન્યાની ઉપરોક્ત વાતો સાંભળીને અશ્વિની કુમારોને અપાર આશ્ચર્ય થયું. મુનિવર ચવનના ભયે તેમને શંકાશીલ બનાવી દીધા. તેમણે સુકન્યાને કહ્યું, હે રાજકુમારી, તારા ધર્મ પાલનથી અમારું હૃદય ગદગદ થઈ ગયું છે. તું વરદાન માગ, તારા કલ્યાણ માટે અમે વરદાન આપીશું. હે ઉત્તમ સ્ત્રી, તો જાણી લે કે અમે દેવતાઓના વૈદ્ય છીએ. તારા પતિને સુંદર યુવાન બનાવવાનું અમારામાં સામર્થ્ય છે. હે પરમ ચતુર પંડિતા, તારા પતિને જ્યારે અમે અમારા જેવા જ સ્વરૂપવાન બનાવી દઈએ ત્યારે તું અમારા ત્રણેયમાંથી કોઈ એકને પતિ બનાવી લેજે. અશ્વિની કુમારોની આ વાત સાંભળીને સુકન્યાના મનમાં અત્યંત આશ્ચર્ય થયું. તે તેના પતિ ચ્યવન મુનિ પાસે જઈને તેમને અશ્વિની કુમારોની વાત કહેવા લાગી. સુકન્યાએ કહ્યું, હે ભૃગુપુત્ર, અત્યારે આપના આશ્રમ પર સૂર્યના બે પુત્રો અશ્વિની કુમારો આવ્યા છે. મેં જોયું તેમના શરીરનો દેખાવ ખૂબ જ દિવ્ય છે. મને સુંદર સ્ત્રી જોઈને તે બંને કામાતુર થઈ ગયા છે. સ્વામીનાથ, તેમણે મને કહ્યું છે અમે તારા પતિને નવયુવાન દિવ્ય શરીરધારી અને ચક્ષુવાળા બનાવી દેશું, તેમાં કોઈ સંશય નથી. પરંતુ એક શરત છે કે જ્યારે તારા પતિને અમારા જેવી જ આકૃતિવાળા અને યુવાન બનાવી દેશું ત્યારે તારે અમે ત્રણમાંથી કોઈ એકને પતિ તરીકે વરવો. તે સાંભળીને હું આપને પૂછવા આવી છું કે હે સત્પુરુષ, આવા કાર્ય સંકટમાં મારે શું કરવું યોગ્ય છે તે મને જણાવવાની કૃપા કરો. દેવતાઓની માયા જલ્દી સમજવી અસંભવ છે. પ્રભુ, આપ મને આજ્ઞા આપો, હું તે પ્રમાણે કરવા તૈયાર છું. ચવનજી બોલ્યા, હે ઉત્તમ વ્રતવાળી, હું કહું છું તું હમણાં દિવ્ય ચિકિત્સકો વૈદ્ય અશ્વિની કુમાર પાસે જા અને તેમને તરત જ મારી પાસે લઈ આવ. તેમની વાત તરત સ્વીકારી લે, તેમાં બિલકુલ વિચાર કરવાની જરૂર નથી. વ્યાસજી કહે છે, આ પ્રમાણે ચ્યવન મુનિની આજ્ઞાથી સુકન્યા દેવ શ્રેષ્ઠ અશ્વિની કુમારો પાસે ગઈ અને તેમને કહ્યું, હે દેવો, માં ઉત્તમ આપની શરત મને સ્વીકાર્ય છે. આપ તરત શરત પ્રમાણે કાર્ય શરૂ કરો. સુકન્યાની વાત સાંભળીને અશ્વિની કુમારો આશ્રમમાં આવ્યા. તેમણે રાજકુમારીને કહ્યું, તારા પતિ આ જળમાં પ્રવેશ કરે. ચ્યવનજીને રૂપવાન બનવાની ઈચ્છા હતી જ, તેથી તુરંત તેમણે જળમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી અશ્વિની કુમારોએ પણ તે જળમાં પ્રવેશ કર્યો. પછી તુરંત તે ત્રણેય વ્યક્તિ જળમાંથી બહાર નીકળ્યા. હવે ત્રણેયની આકૃતિમાં કોઈ ફરક ન હતો. બધા જ એક સરખા નવયુવાન બની ગયા. બધાની ઉંમર પણ એક સરખી હતી. દિવ્ય કુંડળો અને આભૂષણોથી તે ત્રણેય વ્યક્તિ અત્યંત શોભી રહ્યા હતા. તે બધા જ એક સાથે બોલ્યા, હે વરવર્ણીની કલ્યાણી પવિત્ર મુખવાળી, અમારામાંથી તારી ઈચ્છા હોય તેને પતિ બનાવો. હે સુંદર મુખવાળી, જેના પર તારો વિશેષ પ્રેમ હોય તેને પસંદ કરી લે. વ્યાસજી કહે છે, દેવકુમાર જેવા ત્રણેય રૂપ, ઉંમર, અવાજ અને વેશભૂષામાં સમાન હતા. બધાની આકૃતિ પણ એક સરખી હતી. આ ત્રણેયને જોઈને સુકન્યા દ્વિધામાં પડી ગઈ. આ ત્રણેયમાં મારા પતિ ક્યાં હશે તેનો નિર્ણય કરી શકતી ન હતી. તે ખૂબ ગભરાઈ ગઈ અને વિચાર કરવા લાગી, હું શું કરું, ત્રણેય એક સરખા છે, સમજાતું નથી કે કોને પતિ બનાવું. અરે, મારી સામે આ મોટા સંશયનો વિષય ઊભો થઈ ગયો. દેવતાઓ દ્વારા ઈરાદા પૂર્વક રચવામાં આવેલી આ ઇન્દ્રજાળ છે. મારા માટે તો હવે મૃત્યુ જ સામે આવીને ઊભું થઈ ગયું. આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? મારા પતિને છોડીને બીજાને હું કોઈ પણ રીતે પસંદ કરી શકું નહીં. આ પ્રમાણે મનમાં વિચાર કરીને સુકન્યા કલ્યાણ સ્વરૂપિણી ભગવતી જગદંબાનું ધ્યાન અને સ્તુતિ કરવા લાગી. સુકન્યા બોલી, હે જગન્માતા, હું અપાર દુઃખથી સંતપ્ત થઈને તમારે શરણે આવી છું. કમળાસન પર બિરાજેલા શંકર પ્રિયા દેવી, હું આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું. હવે મારા સતી ધર્મની રક્ષા આપના હાથમાં છે. હે વિષ્ણુ પ્રિયા, લક્ષ્મી, વેદ માતા, સરસ્વતી, હું આપને પ્રણામ કરું છું. આ ચરાચર જગતની રક્ષા આપ જ કરો છો. સાવધાન થઈને જગતની રક્ષા કરવી તે આપનો સ્વાભાવિક ગુણ છે. જ્યારે સંસારનો પ્રલય કરવાનું ઈચ્છો છો ત્યારે આપ તેને આપનામાં લીન કરી દો છો. બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને આપ ઉત્પન્ન કરનાર છો. આપ અજ્ઞાનીઓને ઉત્તમ બુદ્ધિ આપો છો. જ્ઞાનીજનો આપના ઉપાસનાથી હંમેશને માટે મુક્ત થઈ જાય છે. પરમ પુરુષ પરમાત્માને આપનું દર્શન પ્રિય હોય છે. પૂર્ણ પ્રકૃતિ સ્વરૂપ આપને બધા લોકો જાણી શકતા નથી. શ્રેષ્ઠ વિચારના નિર્મળ અંતઃકરણ વાળા લોકોને આપ ભોગ તથા મોક્ષ આપનારા અને સંપૂર્ણ પ્રાણીઓ માટે સુખરૂપા છો. અજ્ઞાનીઓ દુઃખ પામે છે તે પણ આપની જ એક વ્યવસ્થા છે. માં, આપ યોગીઓને સિદ્ધિ, વિજય અને કીર્તિ પ્રદાન કરો છો. હું અત્યંત દુવિધામાં પડી છું, તેથી આપના શરણે આવી છું. માં, હું શોકના અથાહ સમુદ્રમાં ડૂબી રહી છું. મને મારા પતિદેવ દેખાડવાની કૃપા કરો, કારણ કે આ દેવતાઓએ કપટ જાળ બિછાવી છે. તેમાં મારી બુદ્ધિ સાથ આપતી નથી. હું કોને પતિ તરીકે સ્વીકારું? હે સર્વજ્ઞ, આપ મને મારા પતિદેવ બનાવો. હું પૂર્ણ રૂપે સતી વ્રતનું પાલન કરું છું. એ વાત આપનાથી અજાણી નથી. વ્યાસજી કહે છે આ પ્રમાણે, જ્યારે સુકન્યાએ ત્રિપુર સુંદરી ભગવતી જગદંબાની સ્તુતિ કરી ત્યારે દેવીએ તેના હૃદયમાં સુખ આપનારું જ્ઞાન ઉત્પન્ન કર્યું, જેનાથી તે સાધ્વી સુકન્યા સમાન રૂપવાળા એ ત્રણ પુરુષોમાંથી પતિને ઓળખવામાં સફળ થઈ. તેણે તે ત્રણેય પુરુષો પર દ્રષ્ટિ નાખી. તેમાંથી તેના જે ખરા પતિ ચવન મુનિ હતા તેમને ઓળખી લીધા અને તેમને વરી. આ પ્રમાણે સુકન્યા દ્વારા પતિ તરીકે ચવન મુનિનો સ્વીકાર કર્યા પછી અશ્વિની કુમારો પ્રસન્ન થયા. સુકન્યાના સતી ધર્મને જોઈને તેમના મનમાં અતિ હર્ષ થયો. તેમણે સુકન્યાને વરદાન આપ્યું, કારણ કે ભગવતી જગદંબાની કૃપાથી તે ઉત્તમ દેવતા અશ્વિની કુમારો અતિ પ્રસન્ન હતા. ચવન મુનિની આજ્ઞા લઈને તે બંને જવા માટે તૈયાર થયા ત્યારે સુંદર રૂપ, આંખો અને યુવાન પત્ની મળવાને કારણે પ્રસન્ન થયેલા ચવન મુનિ અશ્વિની કુમારોને કહ્યું, હે શ્રેષ્ઠ દેવતાઓ, આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે તેનું વર્ણન શબ્દોમાં થઈ શકે એમ નથી. આ સંસારમાં સર્વોત્તમ સુંદર પત્ની મેળવીને પણ મને સુખ પ્રાપ્ત થયું ન હતું, પરંતુ મારી એક પછી એક દુઃખ જ ભોગવવા પડતા હતા, કારણ કે હું નેત્રહીન હતો. હું અત્યંત વૃદ્ધ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં તમે મને આખો યુવાની અને અદ્ભુત રૂપ આપ્યું છે, તેથી હું પણ કંઈક પ્રતિ ઉપકાર કરવા પ્રાર્થના કરું છું, કારણ કે જેણે ઉપકાર કર્યો છે તેના પ્રતિ ઉપકાર ન કરનાર મનુષ્યને ધિક્કાર છે. સંસારમાં દેવતાઓ પણ ઋણી થઈ જાય છે, પછી મનુષ્યની તો વાત શું કરવી? તેથી મારી હાર્દિક ઈચ્છા છે કે તમે બંનેને આપને પ્રિય હોય એવું કંઈક આપું. હે દેવતાઓ, આપે મને નવું શરીર આપ્યું છે, તેના ઋણમાંથી મુક્ત થવા માટે આપને માગવાથી એવો પદાર્થ પણ આપી શકું છું એમ છું જે દેવતાઓ અને દાનવો માટે દુર્લભ છે. આપના ઉત્તમ કાર્યથી હું અતિ પ્રસન્ન છું. આપ આપની જે ઈચ્છા હોય તે માગો. ચવન મુનિની વાત સાંભળીને અશ્વિની કુમારોએ પરસ્પર વિચાર કર્યો અને પછી સુકન્યા સાથે બેઠેલા તે મુનિશ્રેષ્ઠને કહેવા લાગ્યા, મુનિવર, અમારા પિતાશ્રીની કૃપાથી અમારી કોઈ કામનાઓ અપૂર્ણ નથી, પરંતુ દેવતાઓની સાથે બેસીને સોમરસ પીવાની અમારી ઈચ્છા હજી પૂરી થઈ નથી. જ્યારે યજ્ઞમાં સોમરસ પીવાનો પ્રસંગ આવે છે ત્યારે દેવતાઓ અમને વૈદ્ય માનીને અમારો નિષેધ કરે છે. સુમેરુ પર્વત પર બ્રહ્માજીનો યજ્ઞ થઈ રહ્યો હતો ત્યારે ઇન્દ્રે અમને સોમપાન કરતા અટકાવ્યા હતા. તેથી ધર્મને જાણનારા તપસ્વી આપનામાં કોઈ શક્તિ હોય તો સોમરસ પીવાનો અમને અધિકાર પ્રાપ્ત થાય તેવી અમારી અભિલાષા પૂરી કરો. સોમરસની તરસ મિટાવી અમારા માટે મુશ્કેલ છે. આપ ઈચ્છશો તો તે અમને પ્રાપ્ત થઈ શકશે. અશ્વિની કુમારોની વાત સાંભળીને ચવન મુનિએ ખૂબ જ મધુર શબ્દોમાં કહ્યું, હું અત્યંત વૃદ્ધ થઈ ગયો હતો. આપે મને રૂપવાન અને યુવાન બનાવી દીધું છે. આપની કૃપાથી ગુણવાન પત્ની પણ મારી પાસે છે. તેથી પ્રસન્ન થઈને અપાર તેજસ્વી સરિયાતી રાજાને ત્યાં વિશાળ યજ્ઞમાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ આપ બંનેને સોમરસ પીવાના અધિકારી બનાવીશ. હું આ બિલકુલ સત્ય કહું છું. ચવન મુનિની આ વાત સાંભળીને અશ્વિની કુમારો આનંદપૂર્વક સ્વર્ગલોકમાં પ્રસ્થાન કરી ગયા. ચવનજી સુકન્યા સાથે તેમના આશ્રમમાં ગયા. અધ્યાય 4-5 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.